પણ કાલમાં આવે તો લોકો આગળ પામે નહી, તો પામે છે તે પેલા દર્શન કરવા નથી, ચોઈસ ટીકા નો દર્શન કરે, કારણ કે એમના સાધન દેવો છે ને, તમારા માટે વાંધો નથી દર્શન કરવા માટે. પણ એને હરિહન તો કહેવાય કોઈ પણ, હરિહન કહે તો આપણો જ ગુરુ છે, તો એને સીધવા ગયા પછી હરિહન ના કહેવાય. તો જો ને બુદ્ધિ માં સમજાય એવી વાત છે કે સાધુ સીધું છે. માટે આજથી આવે ને કઈ દયા છોકરા લાઈફ ને કહેજો દર્શન કરો ભાઈ, અને માફી માંગજો કઈ કે અમે તમને હરિહન તરીકે ના જાણ્યા હતી, અમારી ભૂલ હતી, અમે માફી માંગીએ છીએ. શું કહ્યું ના જાણે ભૂલ તો ખરી ને લાવો પેલી ચોપડીઓ લાવો, પેલી લીલી છે લીલી ચોપડીઓ. છોકરીઓ છે, છોકરીઓ પડાવ છે, એને આ બધા જ મંત્રો બોલવાના છો ને, એટલે આ બોલાવજો. નિષ્પક્ષપાતી છે, તમને સમજાશે આ બાજુ. આ આટલું આ તમને આપીએ છીએ એ કરજો, અને આ તીર્થંકર ભગવાન છે એમાં દર્શન કરવા માટે ચાલો, અને આ નમસ્કાર વિધિ બોલજો. નમસ્કાર વિધિ, અને આ નવું કલમો ખાસ તમે એ કહે છે કે આંખો બંધ રાખો કે ખુલ્લી રાખો, ક્યારે એક સર્કલ દેખાય છે અને સર્કલ ની તકતી જે રંગ છે અંદર ના ભાગ માં ડાર્ક બ્લુ હોય કે લાઈટ બ્લુ હોય એવું એમને દેખાય છે, તો એનો શું અર્થ છે? ના દેખાય તો સારું, આ આંખ નું લાઈટ જતું ના રે, પેલું લાઈટ જતું રે, એ ના દેખાય તો ઘણું સારું. આંખ બાગ દબાવી નઈ, આમ આમ દબાવતા મોટો અજવાળું દેખાય બધું, પણ લાઈટ જતું રહે બધું. આ બીજું કશું આંખમાં કશું દેખાય નઈ, આંખમાં ભગવાન ના દેખાય અને કોઈ દેવે ના દેખાય આંખમાં, સમજો ને. આ તો લોકો માની બેઠા હોય, આંખમાં શું હોય તે તમે સમજો ને. પ્રતિ જૂઠી એમ કે છે, આમાં પ્રતિ જ નહીં, આ તો આંખ આંખમાં કચરે ને, તો જળ મોટું દેખાય, આખું સૂર્યદાર જેવું દેખાય, લાઈટ જતું રહે બધું. આ તો ચિત્રા ચમત્કાર છે, શું છે ચિત્તમય જે છે ને તેના ચમત્કાર છે. અમે બહુ ઊંડા ના ઉતરવું, અમે કશું પ્રતીતિ નથી ને કોમ નહી નથી, તો ઠીક છે ના તો આ તો કરજો. આ તમને ગમ્યું આમાં કશું? આ બોલવાથી તમને બધા બહુ જ જાતના દોષો બધા ખલાસ થઈ ગયા. આ તમામ શાસ્ત્રો નો સાર છે આ બધો નવું કલ્પ. તમને લાગે છે કે સારું છે એવું લાગે છે? આ સાર સાર તમને બતાડી દે તેથી કરજો. જો આ જ્ઞાન સાથે આ જ્ઞાન તમે પ્રાપ્ત થાય તો સારી વાત છે, નહી તો આ તો કરજો. શું આ ફોટો લઈ જાઓ, દિગંબર સ્વતંબર નો ફરજ છે. દર્શન કરી શકાય તો આપણો ટેન્શન જાય, ને તો બસ ટેન્શન કેવી રીતે જાય, ક્યારે ટેન્શન જાય? દર્શન કરો એ ટેન્શન વાળો ને આપડે ટેન્શન વાળા ગુણાકાર થાય. શું થાય? જ્યાં ઝીરો ટેન્શન છે ત્યાં આપણું ટેન્શન ઝીરો થાય. ટેન્શન ઝીરો કરવાનું છે કે રહેવા દેવાનું છે? ઝીરો કરવું છે, બોલો તો હે તમે બોલો બે જણ જય ભગવાન. હા તમે રોજ બોલાવડાવજો છોકરા બધાને, સમજે છોકરા થાય છોકરાને કઈ આનંદ જોઈએ કે ના જોઈએ તો આ બોલાવશો ને છોકરા બહુ ડાય જેને રાત્રે જમ્યા પછી બોલાવું સગડું ને તે વાઈફ થોડી વાર તમે બોલો થોડી વાર વાઈફ બોલે એમ છોકરા બોલ્યા ખરે જોઈએ ચાલશે એવું અને એ ભગવાન પોતે છે. મારા માં 356 ડિગ્રી છે, 360 ડિગ્રી માટે આ પ્રમાણે કરજો. આરતી શરૂ કરજો, આરતી શરૂ કરજો. ભગવાન નો ફોટો ના બે જુદી જુદી જુદી જગ્યાએ રાખવાની. દાદા મહેન્દ્રભાઈ એન્જિનિયર છે, અહીંયા અમારા ગામ ના છે અને આગેવાન લીડર છે અહીંના. એ કહે છે કે અમને બીજો આ ત્રિમંત્ર ના બીજા શ્લોક સમજાવો. કયો કયો બીજો આગળ નો? બીજો ઓમ નો આપડે કીધું એ પ્રમાણે આગળ નું સમજાવો. બેઠું આપણને. હા હવે આગળ નું શું છે કે નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલે વાસુદેવ નારાયણ ને હું નમસ્કાર કરું છું. વાસુદેવ નારાયણ એ છે તે સિક્કો ભગવાન નો વાઘેલા છે કે નહીં એ જોવું જોઈએ. જગ્યા ના સિક્કા વગર કોઈને નમસ્કાર કરાય? તમે સમજ પડે ને. એટલે ભગવાન વાસુદેવ નારાયણ ને સિક્કો વાઘેલો છે ભગવાન નો, 24 તીર્થંકર નો. તમે સમજ પડે ને. એને વાસુદેવ નારાયણ ને શું કે છે તીર્થંકરો? શું શું શું કઈ સિક્કો પાડ્યો છે કે આ દુનિયામાં 63 સલાકા પુરુષો છે એમ કે છે. શું કે છે? સલાકાપુર કેટલા છે? 63 દર્શન કરવા યોગ્ય છે, પૂંજવા યોગ્ય છે. એમાં 63 માં 24 તીર્થંકરો, 24 તીર્થંકરો, પછી 12 ચક્રવર્તી. કેટલા થયા? 36. પછી 9 છે તે આ કૃષ્ણ ભગવાન જેવા, લક્ષ્મણજી જેવા, એ બધા વાસુદેવ કહેવાય. શું કહેવાય? એ વાસુદેવ, 9 વાસુદેવ અને 9 પ્રતિ વાસુદેવ, એટલે રાવણ પ્રતિ વાસુદેવ કહેવાય, જરાસંઘ પ્રતિ વાસુદેવ કહેવાય. તે ભગવાન નમસ્કાર કરવા એવું કહેવાય. શું કહ્યું? રાવણ આવતી ચોવીસમાં તીર્થંકર થવાનો, કૃષ્ણ ભગવાન તીર્થંકર થવાના, દેવકીજી તીર્થંકર થવાના, એમના મધર, એમના બ્રધર બળદેવ તીર્થંકર થવાના છે. એક આખી ફેમિલીમાં 3 જણ તો તીર્થંકર થવાના. એટલે એમને નમસ્કાર કરજો એમ કે છે. શું કે છે? કારણ કે તમારા સંસાર જોડે લેવા દેવા છે, તો જો તમે ત્યાગી છો તો સંન્યસ્ત મંત્ર એકલો બોલજો. સંન્યસ્ત એટલે જેને કઈ બીજો કઈ વ્યવહાર લેવા દેવા ના હોય તેને આ મંત્ર બોલવાનો. પણ જેને સંસારમાં છોડ્યો હોય, છોકરો હોય, બીજી મુશ્કેલી આવતી હોય, તો મુશ્કેલીઓ કાઢવા માટે આ માર્ગ છે. શું છે? એટલે આ ત્રિમંત્ર બોલશો ને તમારી બધી મુશ્કેલીઓ જતી રહેશે. શું આવતી મુશ્કેલી હોય ને જતી રહેશે. અને નમઃ શિવાય એ જે કલ્યાણ સ્વરૂપ થયેલા છે તેને ભગવાન એક્સેપ્ટ કર્યા છે. કલ્યાણ સ્વરૂપ એટલે શિવરૂપી નારી જેને વરી છે, શિવ રૂપી નારી જેને, એટલે મોક્ષ લક્ષ્મી રૂપી નારી વરી છે, એને નમસ્કાર કરજો. શું કે છે? અમને અમને આમાં ગાલેરા ના હોય, અત્યાર અમને ગાલે ના હોય, પણ અમને શિવ રૂપી નારી વરેલી એમને. શું કહું? એટલે એને નમસ્કાર કરવા. એટલે આ ભગવાને કહ્યું, સમજાયું તમને? કામમાં લાગશે. તો બીજી કઈ વાતચીત કરો, બધા ખુલાસા કરો. હા રસિકભાઈ, હું પૂછું કે તમે જતા હોય અને એક માણસ આવ્યો, તે તમને બેવને પકડી માર માર કરવા મળે, 2-3 માણસો, અને ઘડિયાળ બળિયાળ લઈ લે, બીજું બધું ઘરમાં ડોલર બોલર હતો લઈ લે. હવે અહીંયા આગળ અહીં ગુનો કોનો, ગુનો ગુનેગાર કોણ છે? અહીં મારી લઈ જાય, એ ગુનેગાર તે તો આપડે પોલીસ વાળા જાણે છે ને એ જ્ઞાન. તમે જે જ્ઞાન જાણો છો એ તો પોલીસ વાળા જાણે છે. ખરું જ્ઞાન શું હશે? આપણા પરભવ ના પાપ હશે એના લીધે કઈ થયું છે. ખરા ગુનેગાર ને ઓળખો અને તમારે આ ભટકવું હોય દુનિયામાં તો લોકસંગ ના ચાલો. શું કે છે લોકો જેને જેવું જેને ગુનેગાર ગણે તેને તમે ગણો. શું તમે સમજ પડ્યું ને? હવે તમને બેને માર્યા લૂંટી લીધા એ બધું શું છે? તમારા કર્મ નું ઉદય છે. આ શું છે? તમારા કર્મ ના ઉદય ભેગો થયો નહી તો તમે નીકળી ગયા પછી એ બીજા કોઈક ને ભેગો થાય. કેવા પકડાયા છો નઈ? હવે તમારો ઉદય તમારો ગુનો કોનો? ખરેખર તો અમારો જ. હા પણ અત્યાર સુધી કહે છે કે આ લુપ્ત બોલ્યો રામ ના બોલાય. આ ગુના થી પકડ્યા મને પૂછ્યો કે આ કયો ગુનો તમારો કયો ગુનો બાળકો આ ગુના થી પકડ્યા છો? સીરી છૂટો હતો પછી સમજાવ્યું. એટલે તમારે શું માનવાનું? એ નિમિત્ત છે તે સારું થજો. મનમાં મનમાં મળી ના બોલવું નહીં તો પછી પેલા ખરાબ દેખાય બાર દુનિયામાં વ્યવહારમાં. પણ મનમાં બોલવું હે સારું થજો તે મને કર્મ થી મુક્ત કરો. આવું કર્મ ભરેલું હોય તારા આવે ને તમે સમજો ને કર્મ થી મુક્ત થાય પછી હલકા થઈ ગયા આપડે. શું તારા આપડા લોકો કર્મ વધારે વધે આ લઈ ગયો રો કકડાટ કરે રો કકડાટ કરે રાત ધ્યાન થાય અને લઈ ગયો એમ કેવાથી રૌદ ધ્યાન થાય બધા કર્મ વધે છે. બેફાન પણ એ બધી રહે છે સાધુ સંન્યાસીઓ આચાર્ય બધા બેફાન પણ એ કર્મ વધી રહે છે. ભગવાન વિતરાગ નો માર્ગ આવો હતો વિતરાગ ઉપર ચોડ આવ્યો હતો તે બેન પૂછે છે કે ભગવાન નું સ્વરૂપ કેવું એનું થોડું દાદા વર્ણન કરો. દીદી સાચું માનશો નહીં કેવું હોય બધા કે કેવું હોય ભાઈ અજ્ઞાન તમને સમજાય છે ને તમારો કર્મ નો ઉદય છે બીજું કઈ એવું સમજાય છે. નોકર કોઈ નાખે છે કોણ ભોઈ નાખે? મારા કર્મ ના ઉદય છૂટી ગયું. નોકર ને તો એમ કેવું ધીમેરી ને કે ભાઈ આ ધીમેરી ને ચાલજે, આજુ ના ચાલીશ કે શું કરે પડે ને એવું કહીએ એટલે પછી બીજા છોકરો શું નાખી દે એમ દુર્ભ્યો ના થાય છે એક નામ. આ દુનિયામાં લખજો ગયા છે ને ભોગ મોટા છે. મુંબઈમાં ઘરા ઘરા દેખાય છે, ઘણા મકાનમાં ભોગ રે એની ફૂલ મોટા લખેલું હોય. જો ગજુ કાપનારો છે કાપી ગયો એમાં કોણ ભોગવે છે તારે? દુઃખ કોણ ભોગવે છે? એની જ ભૂલ. પેલો તો તારે જયારે પેલો પકડાય છે તારે ભૂલ. શું કહે? તમે પકડાયા કર્મ થિયરી માં તમે પકડાયા, પેલો પકડા છે તારે. ખબર પડે ને? આ કર્મ બધા ને બંધ કે છે ને? આ જીવન માં બંધાઈ જતા હોય છે અજાણે. એ તો અજાણે બંધાઈ જતા હોય છે. હા, અજાણે બંધાઈ જતા હોય છે. બંધ કે છે ને? શીલતે હા શીલતે બંધ કરે જેની આપણે ખબર નથી હોતી, જાણે અજાણે થઈ જતું હોય છે. ફરક સમજાવો એમ કે એ ફરક સમજાવો કે આ કરે છે ને હું નથી કરતા એમ. પેલો જેમ ફરક હતો ને, તમે શું જાણતા હતા કે એનો ગુનો છે? કદું કાપી ગયો કોનો ગુનો? પોલીસ કે એનો તમે કેવાનો ફરક તમને સમજાય ને? પોલીસ કે જગત ના લોકો કે, પણ આપડે સમજી જઈએ કે કોનો ગુનો ને. એવું એક કર્મ બસતા નથી. સમજી ગયો? વાત પાકી થઈ ગઈ. એ પોતે કશું કરતા નથી એટલે પછી કર્મ બધે ને. એ પછી કશું કરતા એ કરતી. તમે બધા કરો છો એમને કોણ કરે છે તે ખબર પડે છે. એમને ખબર છે કે આ કોણ કરી રહ્યું છે, અને તમને એ ખબર છે કે હું જ કરી રહ્યો છું. એટલે એ ભૂલ ના કે ત્યાં સુધી શી થાય? ભાગી આપે કોણ? એ ભૂલ ભાગી આપે કોણ? એ ભૂલ કોણ ભાગી આપે? પ્રસાદ ખાય એટલે ભૂલ ભાગી જાય. પ્રસાદ ખાય એ ભૂલ ભાગી જાય. ઘી ચોખ્ખું નહી હોય ને? ઘી ચોખ્ખું જોઈએ ને તમારે. પ્રસાદ ખાય તો ભૂલ ભાગે. આપીએ નઈ જોઈ તો હજી તમે અજાણ્યા લાગીએ છીએ. હજુ તમે અમને અજાણ્યા કેમ ગણો છો? અજાણ્યા એટલા જ માટે કે હજુ તમે કરતા છો. કરતા છો તમે? એ તો મારી પાસે હાથ મુકાઈ જાવ ને કરતા પણ છૂટે તો થશે. એટલે તો આવ્યો છે દાદા, એક છોડવા આવ્યો છે જો. હા જય સચિદાનંદ. આ ભાઈ ને મેં કહ્યું ને કે કરતા નથી, તો એના પૂરતો તમે દેખાડો. આ બધા તો માગે પણ મારા હાથ દુખે ને, મારા હાથ ના દુખે. એટલે આ ભાઈ ના પૂરતું તમને દેખાડ્યું કે જાતિ કરતા નથી. મને એકલા ને દાદા? હા એકલા ના. આ એન્જિનિયર છે. સારું થાય, મારે ઈચ્છા નથી. જબરજસ્તી કરતા પણ છોડવા, કરતા પણ અમારે ના કરવું પડે. સસ્તો નથી, કોઈ ને આપી દે. આ પચાસ ગાય એટલે કલ્યાણ થઈ ગયું. સસ્તો નથી, અમે આપી દઈએ. કરતા નથી, તમને પેલું માને આમ ના આવે તો કી રીતે કરતા પણ એમનું ગયું. ત્યાં બૂટ ખાય તો પણ મનમાં એમ લાગે આજના દિવસ મારો ધન્ય દિવસ છે. અને તમને તો સાહેબ તરીકા હોય તો એ દિવસ તમારો બગડી જાય. અને અમને ધન્ય દિવસ લાગે, મારો ધન્ય દિવસ કે આ દાદા પ્રસાદ. દાદા 50 જણ ની હાજરી માં? હા 50 જણ ની હાજરી માં નહીં, 50 જણ ની હાજરી માં, બેબી ની હાજરી માં, બેબી પણ છોકરી ની હાજરી માં. ચા માટે મળતા પાછા જોડા ઘસાય તો મારા ઘસાય. લાવી આવશે એ પણ ને. જ્ઞાની પુરુષ નો જોડો ક્યાંથી હાથમાં આવે? ક્યાં મૂકીને ફરે ત્યારે જ્ઞાની પુરુષ નો જોડો ક્યાં મૂકીને ફરે? કઈ મૂકે? હા કોઈ મૂકતો આપડે તો આવડે જઈ ગયા ને. મારે માથે દાદા છે, દાદા નો ઉપરી કોઈ નથી આ વર્લ્ડ માં. વર્લ્ડ માં કોઈ ઉપરી દાદા નો નથી. નો બોસ જે ઉપરી ભગવાન છે એ તો મને વશ થઈ ગયેલા છે. વશ થયેલા ઉપરી કહેવાય જે વશ થઈ ગયેલા એને ઉપરી કહેવાય. સુપ્રીમ પાવર કેમ લાગે? સુપ્રીમ પાવર એ મારા ઉપરી હતા, હું જાણું છું કે એ ઉપરી છે. પણ છતાં એ કહે છે તમારે વશ છું એટલે મારે શું કરવું. એટલે નો બોસ તું છે, એનો બોસ હું એકલો જ છું. એનો ધણી એનો બોસ નહી, કારણ કે ધણી નો બોસ હું એનો બોસ. અને મેં કહ્યું તારે તારે જે તમારે જે દુઃખ આવે મને આપી દેજો, તમારે પછી સંભાળવાના નહી. આખા જગત નો દુઃખો લેવા આવ્યો છું જે એને હપજો. વિશ્વાસ આવે તો, વિશ્વાસ આવે તો હપજો. વિશ્વાસ આવે તમને દાદા લઈ જાય, શું કરીએ? સુખ નહીં આપવાના, સુખ રહેવા જવાનું. હું દુઃખ લેવા આવ્યો છું આખા જગત. કેવી રીતે એ તમે તમે કહો ને કે દાદાની પાસે જાઓ, મારી પાસે નહીં રહેવાનું, એટલે જતા જાય બિચારા. એ અપમાન, એને અપમાન થયો નહીં કહી શકે. દુઃખો સુખ નહીં કહો ને, સુખ નહીં છોકર મારે જતે રહ્યો છો, એ અપમાન ના સહન કરી શકે. એટલે કઈ તો આવ, તમે દાદા ની પાસે આવી ના. એટલે આમ છે એનો દેવો, અહમ તો જવા સુધી છે ત્યાં સુધી. અહમ હું કાઢી આપું ત્યાર પછી તમારે આ રીતે કરે નહી. તમારી પાસે છે તો દુઃખ આપી દેજો. આ બેન પૂછે છે કેવી રીતે નીકળે દાદા, કેવું પડે કે મારા પર કૃપા કરો. ના પણ શું શું બોલે છે, પદ શું છે? તમે જે માગો એ મળે, માગતો જે માગવું હોય માગો. અક્રમ વિજ્ઞાન માથી આવે તમારે નહી આવતું. કોક ફેરો આવે હજારો લાખો વર્ષે કોક નું દાન આપવા આવે. બાકી મોક્ષ તો ખીચડી ખીચડી અઘરી ભાઈ, ખીચડી કરી દે અઘરી. મોક્ષ તો ચેરો જોના, કશું મહેનત ભાઈ ભણી નથી, કશું આવડતું નહીં, તો વખત થઈ ગઈ. હા બસ એને કૃપા ઉતરી ગઈ, આવડ્યું ના એવડ્યું જોવાનું નથી, કૃપા ઉતરી ગઈ. શું કે ભગવાન ની કૃપા ઉતરે શું ના થાય. આ દુનિયામાં કઈ ચીજ એવી નથી જે ભગવાન ની કૃપા થી પ્રાપ્ત ન થાય. એટલે આમની સાથે લમણાજી કી, હા મને સુખ જે મળ્યું છે એવું સુખ બીજા હોય એવી જ ઈચ્છા હોય. તો શું જોઈએ મને સમજતા, મને એમ થાય કે મને જે મળ્યું છે આપણે ગોળો કરે છે એમનો તો ગુરુ પૂર્ણિમા અપનાવે. એટલે એનો અર્થ એ કે આ બધા લોકો આટલી વૃદ્ધિ આવે છે તો અમે ખરેખર નથી તારી તમારે મારે શું લેવું હશે, તમારી પર કાગળ શી રીતે આવ્યો મને ખબર નથી. એડ્રેસ આપેલું, મોટર નું નામ જોયું ને, ખબર પડી ગઈ. જો મને આવી ખબર હોત ને, હું સાવજી સમથી કરે લઈ આવ. કાલ લઈ આવજો ને ફોન કરીને, સવારે કોઈ ટાઈમ હોય ને આવવું હોય, કોઈ નબળા હોય તો લઈ આવજો. ગુરુ શુક્ર દાદા શુક્રવારે જાય છે. લોકો જ્ઞાન લીધા પછી રડેલા જોયા છે મેં, હું રડ્યા કરું, આરતી કરું તો હજુ આપણે પાપી છીએ. બે કોપી તો ખોલી આવજે. આખા વિજ્ઞાન ને ઘર ના દરેક માણસ ને લાભ થાય ને, વધારે લાભ થાય. એ ફ્રેશ વાળી દાદા ને મળે, ફ્રેશ વાણી વાંચવાની, દર મહિને ફ્રેશ વાળી. બેન પૂછે છે કે જેવું અત્યારે અમે દાદા ભગવાન જોડે સત્સંગ કરીએ છીએ, એવી રીતે કૃષ્ણ ભગવાન મહાવીર સ્વામી જોડે બધા સત્સંગ કરતા હતા? ચાલે ના બોલાવ ભગવાન ઇન્ડિપેન્ડન્ટ છે અમારી રીતે. પેલો છોકરાઓ ને આપડે નહી સત્સંગ કર્યો ત્યાં પછી છોકરાઓ બધા બદલાઈ ગયા છે. છોકરાઓ નો સત્સંગ નતો કર્યો પેલે દિવસે, ત્યાર પછી છોકરાઓ બહુ બદલાઈ ગયા છે એમ કે છે. બદલાય કર્યું એને છૂટું હશે કરવું છે એને, કરવું છે એને, કરવું છે એટલે કોની જોડે કરવું એ નક્કી નથી, પણ કરવું છે એ નક્કી છે. તો પછી ડિપેન્ડન્ટ બનવું ને હજી કઈ ડિપેન્ડન્ટ છે એ પછી એક જીવ લઈ કે અક્કલ નહીં તારામાં કેતા હોય શું કરે છે શું કરી છે તું મા બાપ મા બાપ કરે એમ શું કરવું કરે સહી વાત છે. ગુસ્સે થાય શું કરું ભાઈ, ગુસ્સે થાય તો આપડે નરમ થઈ જવાનું સાંભળવાનું આપડે મારા પર ગુસ્સે થાય તો પછી હું એના ઉપર થવું એમ બધું વિચારી પણ છે નથી. ચાર વેર ભણી જાય ત્યારે પાણીનું આવડે. આ લોકો શું કહે છે, લેડી ને સંબંધ સાથે જીતો કે છે. શું કે છે લેડી કે છે, લેડા ને તું સંબંધ સાથે જીત કે છે. આપડે મારે શું કે છે, આપડે અહિંસા થી જીતો. એની હિંસા ના ઉપર આપી અહિંસા હિંસાનો વિજય થયો જ નથી આ દુનિયા. વાયોલન્સ ની સામે નોન વાયોલન્સ થી વિન કરવાનું. જમવાનું તૈયાર મળે છે બહાર જમી જવાનું. તને કહેવાય રાંધવું પડે, યુ આર ડિપેન્ડન્ટ ઓન હર. ખાવાનું બધા અત્યારે ખવાય, પછી ટીવી ડિનર ખાવું પડે. હા તો શું કરવાનું, તો શું કરવાનું? જમીન આવીને હોય જવાનું બહાર જઈને આરામથી પુસ્તક વાંચતા વાંચતા આવીને હાઉ ટુ બી એમ ઇન્ડિપેન્ડન્ટ. જો ઇન્ડિપેન્ડન્ટ હોય કોઈ ડિપેન્ડન્ટ પણ નથી મળે. હા ના આપે તો વધુ રહી, આપે તો વધુ રહી. આ લોકો થોડા મોટા થાય તો હું કોણ દીક્ષા જોઈએ, દીક્ષા આપીશ. દીક્ષા લેવી છે, દીક્ષા જોઈએ તો દીક્ષા આપીશ. બચ્ચો થાય ને પછી પાતે પાતે ભયા કરે ને હેરાન કરે, બચકા ભરે ને હમણાં મને એવી ઈચ્છા છે કે પરણવું છે. હમણાં મને એવી ઈચ્છા છે કે પરણવું છે. આપણે જાણતો નથી જોખમદારી, રિસ્પોન્સિબિલિટી. What are the responsibility in marriage? ઘર આપવું પડે, ખાવાનું આપવાનું, આ બધી રિસ્પોન્સિબિલિટી. ખરી લગ્ન ની બધી રિસ્પોન્સિબિલિટી કઈ? તો કે ખાવાનું આપવાનું અને ઘર આપવાનું. કોને? વહુ ને ખાવાનું આપવાનું, પછી ઘર કરી આપવાનું, પછી કપડા કપડા કપડા આપવાના. હે? કપડા વાઈફ ને પછી કામ છે એના આગળ શું? પાછા બે ત્રણ બચ્ચો થાય તે ફરાફરી કરે પાછા એને પાસે ખબર લઈને જવું પડે ને કે બચ્ચા વગર લાઈફ જીવી છે. ખબર નથી, ખબર નથી, ખબર નથી એમ કે છે. બધાને શોખ કયો છે બચ્ચો હાથે ના બચ્ચે વગર નો? યુ વોન્ટ ટુ હેવ અ ઇન્ડિપેન્ડન્ટ ક્યાં સુખ છે? કપડા ધોઈ નાખે, એક જણ ખાવાનું બનાવી દે, એક જણ માથું દબાવે, એક જણ પગ દબાવે. આપડે તો જૂના જમાનામાં ગાતા હતા કે એમાં બે નવી કરે રોટલા, નવી રોટલા કર્યા કે જૂની કરે દાળ કે બંદા બેઠા કરી લાવ તણ્યો વાળો હાર કે હું વચ્ચે બેઠો કરી લાવું કે આ દાળ કરે નવી કરે રોટલા જૂની કરે દાળ બંદા બેઠા કરી કરી લાવ તણ્યો વાળો હાર કે જો ના આવું આ કઈ ઓછી વંશારી નહીં જેવી તે નથી યાર એ બંદે બંધા જ છે પહેલેથી યાદ ને નહીં પહેલેથી છે આજ તો હારા ચૂંટા પહેલા બંધા હતા બાથરૂમમાં છે ખબર નથી કે છે ખબર પણ યુ કેન થિંક નો વોટ વિલ વોટ યુ વિલ ડુ હાઉ યુ વિલ ગો હાઉ આર યુ ગોઈંગ ટુ હેન્ડલ ધ ફાઇટ How will you react that time? So, all of a sudden, okay. So, do you have a fight? Yes. If I have a fight, then I will fight in front of you. Okay. So, if you fight, what will happen in the fight? No. What will happen in the fight? What will happen in the fight? What will happen in the fight? આવે છે ને ફાઈટ કરવાની, રાતે ઊંઘારી આવે ને લાઈફ જ કેમ કેવાય.